સાવધાનીથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે જયારે આપણે એમ કહીએ કે પરમાત્મા ઉપર છે, એ કયો પાસો? પુરુષોત્તમ નો પાસો. કેમ કે ઉપર છે તો અવતરે ના. અવતરે એટલે શું? નીચે આવવું. તો જે નીચે ક્યાંથી આવે? ઉપર ન હોય તો. આપણે પરમાત્માનું અવતાર કહીએ છીએ. અવતાર જ શબ્દ બગડીને ઉતરવું થયું. અ અને વ મળીને ઉ થઈ ગયા હિન્દીમાં અને ગુજરાતીમાં. અવતરવું ઉતરવું એ એક જ વસ્તુ છે. એટલે ઉતરે છે, અવતરે છે. અવતાર એટલે શું? ઉપર છે તેથી તો નીચે ઉતરે છે. પણ ઉપર પાસો કયો છે પરમાત્માનો? પુરુષોત્તમનો. અને ભગવાન પોતે એને સ્વીકારે છે. યસ્માત ક્ષરમતિ તોહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. હું ઉપર છું, અબાઉ છું, તેથી નીચે આવું છું. તેથી અવતાર એ પાસો. જયારે આપણને એમ લાગે કે ભગવાન ઉપર છે, એ પાસો પરમાત્માના પુરુષોત્તમ હોવાનો પાસો છે. અને જયારે આપણને લાગે કે ભગવાન ચોમેર છે, એ કયો પાસો? એ કયો પાસો? અક્ષર બ્રહ્મનો, અવ્યક્ત નો પાસો. કે જેમાં આપણને લાગે કે ભગવાન ચોમેર છે, ક્યાંય દેખાતા નથી છતાંય ચોમેર છે, એ અક્ષર બ્રહ્મનો અવ્યક્ત નો પાસો. અને જે પાસામાં આપણને એમ લાગે છે ના પરમાત્મા અંદર છે, એ પાસો કયો? અંતર્યામી નો પાસો. એ શતા આત્મા અંતર્યામ્ય મૃત ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે જ નતિષ્ઠતી ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણં ગચ્છ. એ જ્યાં કહ્યું છે, જ્યાં એમ કહ્યું છે ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મે ત્યુદાહૃત. ગીતામાં કહે છે ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મે ત્યુદાહૃત યો લોકત્રયમાં આવિષ્ય વિભક્તિ અવ્યયમિષ્ય. એટલે ઉત્તમ પુરુષ અન્ય છે. કોનાથી અન્ય છે? અવ્યક્ત અક્ષર પુરુષ થી એક ઉત્તમ પુરુષ અન્ય છે. એ પરમાત્મા વાળો પાસો અન્ય છે. પણ અન્યનો મતલબ એટલો બધો નહીં લેતા કે દંડો મારો બીજાના પાસા ઉપર. અન્યનો મતલબ સમજવામાં તમારે અન્ય સમજવું જોઈએ. વસ્તુમાં અન્ય નથી, એમ આપણે સમજવામાં અન્ય સમજીએ કે આ પગથી આ પગ નોખું છે. પણ કઈ એવું નથી કે આ પગ અલગ ચાલે ને આ પગ અલગ ચાલે. ચાલે છે બંને ત્યારે સાથે જ ચાલતા હોય છે. એટલે સમજવામાં નોખું સમજવાની જરૂરત છે. વસ્તુ સ્થિતિમાં એ નોખા નથી. વસ્તુ સ્થિતિમાં તો ત્રણેય એક જ છે. પણ ઉત્તમ પુરુષત્વન્ય પરમાત્મે ત્યુદાહૃત એને પરમાત્મા એમ કહેવું જોઈએ. તો ઉત્તમ પુરુષ અન્ય છે. અવ્યય અક્ષર બ્રહ્મ કરતા પુરુષોત્તમ કરતા એમ ગીતા જે કહે છે તે કયો? આ પરમાત્માનો પાસો. અને આ પરમાત્માના પાસાથી એતન નાના અવતારાણાં નિધાનમ બીજમ અવ્યયમ તે ન્યાયથી આ પરમાત્માનો પાસો જે છે એ બંનેનું સંધાન કરે ત્યારે એ આપણી અંદર છે. એ બહાર છે એવું જો તમે ચિંતન કરશો તો પરમ આત્માનું જે પેલો આત્મત્વ છે એનો તમને બોધ નહીં થાય. આત્મા કેમ કે અંદર રહેલી છે. અંદર રહેલું હોય જે ઇનર મોસ્ટ સિક્રેટ છે તેને આપણે આત્મા કહીએ. જે આપણને બહુ ગૂઢમાં ગૂઢ વસ્તુ લાગતી હોય તેને આપણે કહીએ કે ના આ તો મારી આત્મા જેવી છે, આને હું ફગાવી નથી શકતો. એટલે આ જે એસ્પેક્ટ છે પરમાત્માનો અંદર હોવાનો, જેમ બાઇબલમાં એને કહેવું છે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. હવે નવો પાઠ એ લોકોએ જેરુસલમ બાઇબલ પછી એમ કરી દીધું છે અમંગ યુ. મને ખ્યાલ નથી જેરુસલમ એડિશન સાચો કે પુરાનો એડિશન સાચો, પણ અમંગ યુ કહીએ તો પરમાત્મા ના આવે. પણ ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ જયારે કહીએ, જે પુરાનો એડિશન હતો બાઇબલનો, તેમાં એ પાઠ લઈએ તો ખરેખર આપણને સમજમાં આવે કે પરમાત્મા એટલે શું. અંદર એક રાજ્ય છે પરમાત્માનું, જે અંદરથી આપણને ચલાવી રહ્યું છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે જિનતિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણં ગચ્છ. એટલે એ પાસો ઇનરમોસ્ટ પાસો છે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્ર મુદમિત્તમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ. કોને ખબર નથી કે આત્મા નથી અંદર? શંકરાચાર્યજી બહુ સુંદર એક વાક્ય છે કે સર્વોપી લોકો અહમસ્મિતિ પ્રત્યેતી ન કોઈ નાહમસ્મિતિ બ્રુયા. કોઈને પૂછો, જેને પૂછો તો એમ જ કહેશે કે હું છું. કોઈ એમ કહેશે કે હું નથી. કેમ કે જો હું નથી એમ કે તો કહેનારો કોણ? કે છે કે જેને પૂછો તો એમ જ કે છે કે સર્વોપી લોકો અહમસ્મિતિ પ્રત્યેથી ન કોપી નાહમસ્મિતિ બ્રુયા, હું નથી એમ કોણ કહી શકે? એટલે અહમસ્મિતિ જે પ્રત્યય થાય છે એ પ્રત્યયની અંદર રહેલો તમે એવા ભાંત અનુભાતી સર્વમ તસ્યા ભાષા સર્વમ વિદમ વિભાતી નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી અથવા અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસ્વન પ્રેયસામપી અતો મય રતિમ કુર્યાત દેહાદિર યત્કૃતે પ્રિય. પેલો પ્રેમનો પ્રવાહ તે પરમાત્માથી નીકળી રહ્યો છે, તે આત્મામાં છણાઈને આવે છે, તેથી આત્મા પ્રિય લાગે છે. આત્મામાં એ રોકાઈ નથી જતો, દેહમાં છણાઈને આવે છે, તેથી દેહ પ્રિય લાગે છે. દેહમાં એ રોકાઈ નથી શકતો, દુર્ધર્ષ પ્રવાહ છે એનો, તે દેહને ઓળંગી જાય છે. ઓળંગીને દેહથી જોડેલી જે મમતાસ્પદ વિષયો છે તેના ઉપર એ રિફ્લેક્ટ થાય છે, તે આપણને પ્રિય લાગે. ઘર પ્રિય લાગે, છોકરો પ્રિય લાગે, ધન પ્રિય લાગે, કેમ કે એ અંદર પરમાત્મામાંથી વહેતો જે પ્રેમની સરિતા છે એને કોઈ પણ આત્માનો બંધ કે દેહનો બંધ કે પરિવારનો બંધ કે સમાજનો બંધ કે દેશનો બંધ કે લોકનો બંધ એને બાંધી નથી શકતા. સરિતાનો એક સ્વભાવ હોય છે, આપણે બંધ બાંધીએ પણ બંધ બાંધતાની સાથે શું થાય, જે પાણી આમ વહેતું હોય તે આમ ઉપર ચડવા માંડે, અને એને જો તમે કેનાલ સિસ્ટમ ના આપો તો બંધને તોડી નાખે. કેનાલ સિસ્ટમ તમને પ્રોવાઈડ કરવી જ પડે બંધને, નહીં તો પેલો એક દિવસે ભીંતને લઈ જાય, પાણી તો જાય મોરબીમાં શું થયું હતું, એવું જ કંઈક થયું હતું ને કે ભીંત પણ ગઈ અને ગામે ગયું, બધું જ ગયું. તેથી ત્યાં નાગરીદાસજી બહુ સુંદર કે છે, પ્રેમ રૂપ મોહન ભઈ ઉમગ્યો ઉદધી ઉલેણ કોણ સકે તબ રોકી વે જ્ઞાન ધૂલી કી મેળ. એમ કે છે પ્રેમ રૂપ મોહન ભાઈ, જે પેલો પ્રેમ નો સરિતા વહી એને કોઈ પણ જ્ઞાનની પેલી માટીથી બનાવેલો જે બંધ હતો એને રોકી નથી શકતો. ઉમગ્યો ઉદધી ઉલેળ, જાણે કોઈ સમુદ્ર બહાર ફાટી ગયો હોય એવી રીતે બહાર આવ્યો, અને કોણ સકે તબ રોકી વે જ્ઞાન ધૂલી કી મેળ. એમ કે છે ભક્ત છે ને એટલે આપસમાં ચાલે થોડીક તાના કશી, પણ પરમાત્માના બોધ વગર ચાલે તો ખરાબ, પરમાત્માના બોધ સાથે ચાલે તો બધી સાચી. ગોકુલેશની આમની સૃષ્ટિમાં ઘણી વખતે મેં ઉત્સવમાં જોયા છે કે એક માણસ કે મારો ધની ગોકુલેશ, બીજો કે મારો ધની વિઠ્ઠલેશ, બસ આનંદ. એ જો નાચવા માટે હોય તો બહુ સારી વાત છે, એમ કરીને નાચો તમે કે એક માણસ પકડી લે કે મારો ધની ગોકુલેશ, બીજો કે ના મારો ધની વિઠ્ઠલેશ, નાચો આનંદથી. એ નાચવાનું હોય તો બહુ સારું છે, ને જાંજ એકબીજાના માથા ઉપર ઠોકો તો ખતરો છે. એટલે એ બહુ ઉત્તમોત્તમ પ્રકાર છે, કેમ કે એનાથી ઉત્સાહ વધે છે. તમે પ્રેક્ટિકલ કરીને જુઓ, એક માણસ લઈને બેસે કે મારો ધની ગુપલે, બીજો કે ના મારો ધની વિઠ્ઠલે, બહુ જોશ આવી જાય, ઉત્સાહ આવી જાય. એમ એક કે ના જ્ઞાન ઉત્તમ, બીજો કે ના પ્રેમ ઉત્તમ, બહુ જોશની વાત છે. પણ જો મારવા મારા પીટીમાં ઉતરે તો બધું જરાક વિચાર કરવું પડે કે પરમાત્માને ભૂલીને તમે આ બધું કૌભાંડ કરી રહ્યા છો. એટલે જે કઈ કરો તે કરો, કીજીએ જો ભી દિલ મેં આય શકીન, લેકિન ઉસકી ખુશી મુકદ્દમ હો. જે કરવું હોય તે કરો, પણ પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરશો તો બધી વાતને તમને છૂટ મળશે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરશો, કીજીએ જો ભી દિલ મેં આય શકીન, લેકિન ઉસકી ખુશી મુકદ્દમ હો. મુકદ્દમ એટલે મુકાદમ, આપણે કહીએ ને પેલો ઓફિસર, તે તમારે કરવામાં ઓફિસર કયો હોવો જોઈએ તેની પ્રસન્નતા. પરમાત્મા જેમ પ્રસન્ન થતો હોય, તમને ભક્તિ કરવાથી પરમાત્માની પ્રસન્નતા અનુભવાતી હોય, ભક્તિ કરી લો જ્ઞાનને છોડી દો, તમને જ્ઞાન કરવાથી પરમાત્માની પ્રસન્નતા દેખાતી હોય, જ્ઞાન કરી લો ભક્તિને છોડી દો, તમને કર્મ કરવાથી પરમાત્માની પ્રસન્નતા દેખાતી હોય, કર્મ કરી લો જ્ઞાન ભક્તિને છોડી દો, કશો જ વાંધો નહીં આવે. તમને શિવ રૂપે પરમાત્માની પ્રસન્નતા દેખાતી હોય, શિવ ભક્તિ કરો, મહાપ્રભુજી છૂટ આપે છે, અથવા શિવચ્ચ વિષ્ણુચ્ચ જગતો હિતકારકો. તમને વિષ્ણુ રૂપે ભક્તિ કરવાથી પરમાત્માની પ્રસન્નતા દેખાતી હોય, કે ખુદા રૂપે દેખાતી હોય, કે ગોડ રૂપે દેખાતી હોય, કે યહોવા રૂપે દેખાતી હોય, કે શૂન્ય રૂપે દેખાતી હોય, તો શૂન્ય રૂપે કરી લો. કીજીએ જો ભી દિલ મેં આય શકીન, જે મન ફાવે તેમ કરો, પણ લેકિન ઉસકી ખુશી મુકદ્દમ હો. પરમાત્માની પ્રસન્નતાનું ખ્યાલ રાખીને રાખશો તો બધી વાત સમજી જશે. અમારા મુંબઈમાં એક વેંગાર્ડ સ્ટુડિયો હતો, એમાં એમ કહેવાતું હતું કે જી જરા હસતું મોડું રાખજો, બાકી બધું અમે સંભાળશું. હસતું મોડું રહેશે તમારું પરમાત્માની સામે તો પેલો ફોટોગ્રાફર સમાધી લેશે, પછી વાંધો નહીં આવે. લાઈટ કેટલી જોઈએ, બેકગ્રાઉન્ડ કેવું જોઈએ, એ બધું એને આવે છે. અપર્ચર કેટલું જોઈએ એ બધું એને આવે છે. પણ જે એની પાસે નથી તે કે તમે રડતું મોડું લઈને બેઠો, એ બિચારો ફોટોમાં રડતો મોડો ને હસતું કેવી રીતે કરે? એટલે એમાં એમ લાગ્યું હતું વેંગાર સ્ટુડિયો ની એડવર્ટાઈઝમેન્ટમાં કે જી જરા હસતું મોડું રાખજો, બાકી બધું અમે સંભાળશું. એટલે તમારો હસતો મોડો હશે પરમાત્મા તરફ તો પરમાત્મા બધું સંભાળી લેશે. પણ જયારે તમે એક એક પરમાત્માના રૂપની પૂજવા માટે બીજા રૂપને દંડો મારો, તે વખતે જરા તમારો મોડો હસતો નથી રહી જતો, રોષથી ભરાઈ જાય છે, રોષથી ભરાઈ જાય છે. એટલે તમારો ફોટો સારો નથી આવતો. એ ફોટો સારો નથી આવતો એમાં કોની બદનામી? એમાં બદનામી થાય છે અંતે ધર્મની, એટલે સ્ટુડિયોની, જે સ્ટુડિયોમાં તમે ફોટો પડાવ્યો. પણ ધર્મ બિચારો શું કરે તમારું મોડું રડતું હોય તો? મિયા દુબલે કયો, એમણે કહ્યું શકલ જ એસી, શકલ એસી તેનો શું ઉપાય? એટલે જી જરા હસતું મોડું રાખો, પછી બધું સંભળી જશે. બધા જ ધર્મોના સ્ટુડિયો તમને સારામાં સારા રિઝલ્ટ ફોટોગ્રાફીના આપશે. પણ હસતું મોડું નહીં રાખો, પોતાના ધર્માચરણમાં રોષયુક્ત રાખશો, દ્વેષયુક્ત રાખશો, ઈર્ષ્યાયુક્ત રાખશો, તો પછી કેટલો સારો ફોટો આપે, જ્ઞાનના કેમેરાથી આપે કે ભક્તિના કેમેરાથી આપે કે કર્મના કેમેરાથી આપશે, પણ ફોટોમાં ચહેરો તો તમારો મોડો તો રડતો જ દેખાશે ને. એ રડતો મોડો દેખાય પછી તમને લાગશે કે સ્ટુડિયો ખરાબ છે. સ્ટુડિયો ખરાબ નથી ભાઈ સાહેબ, તમારા ચહેરામાં કઈ ગોટાળો છે. એટલે એને સુધારો, જરાક અભ્યાસ કરો કે સ્માઇલિંગ ફેસ કેવો હોવો જોઈએ. એ અભ્યાસ કરશો તો બધી વાત સંભળી જશે, બાકી બધું એ ફોટોગ્રાફી સ્ટુડિયો સંભાળી લેશે. કોઈ પણ સ્ટુડિયોમાં એટલે બધી જાણકારી છે કે તમને સંભાળી શકે છે. એ જરા હસતું મોડું રાખો બસ. એટલે પરમાત્માના આપણે જોયા કે ગુણાવતાર તે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર તેમજ અનેક લીલાવતાર, જેમ આપણે ત્યાં 24 અવતારોનું ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને કઈ 24માં સીમિત થઈ જાય છે એવું નથી, એ તો ઉપલક્ષણ વિધિથી 24 ગણાવવામાં આવ્યા, તેથી વધારે અવતાર થઈ શકે છે. અવતાર એટલે ઉપરથી ઉતરે તે અવતાર. આપણે એ સમજ્યું કે જ્યારે ઉપર પરમાત્માને અમે નીચે એમ કહીએ તો પેલો ભગવાનનો પાસો આવ્યો, પુરુષોત્તમનો પાસો આવ્યો. જ્યારે ચોમેર ભગવાન પરમાત્મા છે એમ આપણે કહેતા હોઈએ, એ જે જ્ઞાનીનો અનુભવ છે, તે અક્ષર બ્રહ્મનો પાસો આવ્યો, અવ્યક્તનો પાસો આવ્યો. અને જ્યારે અંદર આપણે પરમાત્માને જોતા હોઈએ, એ જે ડાયમેન્શન છે, ઇનર ડાયમેન્શન, એ ડાયમેન્શનમાં તમને જે પાસો જણાય છે તે અંતર્યામી પરમાત્માનો, વિરાટ પુરુષનો. એટલે તમારા અંદર એક વિરાટ પુરુષ છુપાઈને બેઠો છે, જે બધા આકારોને ધારણ કરવામાં સમર્થ છે. અને જેણે બધા આકારો ધારણ કર્યા છે એને કોઈક વખતે બહાર પ્રકટ કરી દેશો તમારા ભાવના સાચામાં ઢાલીને, તો આપણે એને પુરુષોત્તમ કહેશું. અંદર તો બેઠો જ છે એને, એને બહાર આવવા દો તો તમને એમ નહીં લાગશે. તમને ખરેખર એ બે રીતે બહાર આવી શકે છે, ઉપરથી બહાર આવી શકે છે અને અંદરથી બહાર આવી શકે છે. એ જ્યારે ઉપરથી નીચે આવે તો આપણે એને સર્વલોક ગમ્ય અવતાર કહેતા હોઈએ છીએ, અને જ્યારે અંદરથી બહાર આવે છે તે વખતે આપણે એને આપણો કહીએ. જે તે દિવસે મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો મુનશીજીના ત્રણ સંતતિના દ્રષ્ટાંતથી, કે તમારો મારો ને આપણો, એટલે જે વખતે ભગવાન અવતીર્ણ થાય છે તે વખતે મારો નથી હો, તે વખતે આપણો છે. પણ જે વખતે અહીંયાથી બહાર પ્રકટ થશે તે વખતે તમે દાવો કરી શકો છો કે ના, આ તો મારો ભગવાન છે, આ મારો ભગવાન છે, આ મારા માટે છે, મારા માટે છે, મેં કર્યો છે અને મારો છે. એમ તમને ડેમોક્રેસીનો ત્રણેય પ્રિન્સિપલ એમાં લાગુ થઈ જશે. એમ તમને જો હૃદયમાંથી બહાર પ્રકટ થશે, પેલા ભાવના દીબામાંથી જ્યારે પરમાત્માને ઢાળીને તમે સાકાર કરશો, તે રૂપ તમારે માથે બિરાજતું રૂપ હશે, તે રૂપ તમારા માટે સેવ્ય છે. અને તે રૂપની સેવા કરશો તો તમને ખબર પડશે કે પરમાત્મ વિજ્ઞાન શું છે. પરમાત્મ જ્ઞાન એક વસ્તુ અને પરમાત્મ વિજ્ઞાન છે આ, કે જેને તમે જ્યારે ભાવથી બહાર કાઢો. તેથી જ મહાપ્રભુજી જ્યારે બ્રહ્મ સંબંધ